વાણી મંગલરૂપિણીં ચહસિતં યસ્યાસ્તિ વેમંગલં નેત્રે મંગલદેચ દોર્બિલસિતં નૃણાં પરં મંગલં વક્ત્રં મંગલકૃચ્ચ પાદચલિતં યસ્યાખિલં મંગલં સોયં મંગલ મૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાન્મંગલમ્. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. કારયન્મંદિરં રમ્યં તનાઢ્યશ્ચ હરેર્દૃઢં યસ્ય તુ પ્રાપ્નુયાત્ રાજ્યં ત્રૈલોક્યસ્યાપ્યકંટકમ્. ભગવાન નારાયણ નારદજીને કહે છે કે જે ધનાઢ્ય ગૃહસ્થ ભક્ત છે એમણે ભગવાનનું રમ્ય અતિશય મનોહર એવું મંદિર કરાવવું, એ જો મંદિર કરાવે તો એને અકંટક ત્રિલોકીનું રાજ્ય પ્રાપ્ત થાય છે, સ્વર્ગમાં ઇન્દ્ર પદવી પ્રાપ્ત થાય છે. મંદિરના ત્રણ અર્થો ટેમ્પલ એમાં ટી એટલે ટ્રેડિશન. મંદિર છે એ આપણી સંસ્કૃતિનું, હિન્દુ સંસ્કૃતિનું રક્ષણ કરે છે. ઈ એટલે ઇમોશન. આ લોકમાં આપણો ભગવાન પ્રત્યેનો જે એક ભાવ છે એ ભાવને ભગવાન સુધી પહોંચાડે છે. એમ એટલે મોટિવેશન, આપણને એક સકારાત્મક પ્રેરણા આપે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીના મંદિરમાં જઈએ, એમની મૂર્તિના દર્શન કરીએ, ત્યારે આપણને એ મૂર્તિના દર્શન કરવાથી પ્રેરણા મળે છે કે શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યેની આપણી ભક્તિ એ રાધાજી જેવી હોવી જોઈએ. ભગવાન શ્રી રામચંદ્ર અને સીતાજીના મંદિરમાં દર્શન કરીએ ત્યારે આપણને પ્રેરણા મળે છે કે આપણી ભક્તિ ભગવાન રામ પ્રત્યે સીતાજી જેવી હોવી જોઈએ. કંસ્યા મહારાજ પાસે દર્શન કરવા જઈએ છીએ ત્યારે બાજુમાં રઘુવીરજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી, એમના આપણને દર્શન થાય છે, જે આપણને પ્રેરણા આપે છે કે જેવી રીતે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ 40 વર્ષ સુધી મહંત પદે રહ્યા, કોઈ આવે અને પૂછે કે તમે ભગવાનમાં કઈ રીતે વૃત્તિ રાખો, ત્યારે સ્વામી કહે કે તને તારો દેહ ભૂલાય છે. જો તને તારો દેહ ભૂલાય તો મને મારા ભગવાન ભૂલાય. આવી રીતે સદાયને માટે ત્રણેય અવસ્થામાં ભગવાનની મૂર્તિનું સ્મરણ કરવું, ભગવાન સાથે જોડાણ કરવું, એ જ્યારે ગુણાતીતાનંદ સ્વામીને રઘુવીરજી મહારાજના મહારાજની બાજુમાં હોય એના દર્શન કરીએ ત્યારે આપણને પ્રેરણા મળે છે કે ભગવાનની મૂર્તિ પ્રત્યે આપણી ભાવના એ એમના જેવી હોવી જોઈએ. વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ચાલતો હતો, 4th દિવસ હતો, ત્યારે આપકી અદાલતના સંચાલક રજત શર્મા એ આવ્યા અને એમણે પોતાના જીવનનો બનેલો એક સત્ય પ્રસંગ એમણે કહ્યો. એમણે હિન્દીમાં કહ્યો કે એક બાર મેં દોનો બેટીઓ કે સાથ સ્વામિનારાયણ ભગવાન કે એક ભવ્ય મંદિર મેં ગયા, મંદિર કી ભવ્યતા કો દેખ કર મેરી બેટીને મુજસે પ્રશ્ન કિયા કે પાપા યે મંદિર ઇસમે લાખો ઓર કરોડો રૂપિયા કા ખર્ચ કિયા જાતા હૈ તો ઇન રૂપિયો કા ઇસ્તેમાલ હમ અચ્છે અચ્છે અસ્પતાલ એવમ સ્કૂલ બનાને કે લિયે ક્યો નહીં કરતે. ત્યારે એમણે કહ્યું, ભગવાન કા પ્રતાપ, મેરી મુંહ સે જવાબ નિકલા કી બેટી, ઇસ મંદિર કે રૂપિયો સે હમ અસ્પતાલ તો ઓર સ્કૂલ તો બના સકતે હૈ, લેકિન યે મંદિર હજારો અસ્પતાલ ઓર હજારો સ્કૂલ બનાને કી હમે પ્રેરણા દેતા હૈ, ઇસલિયે ઇસ પૈસો કા ઇસ્તેમાલ મંદિર બનાને મેં કિયા ગયા. એટલે એમ એટલે મોટિવેશન આપણને પ્રેરણા આપે છે. પછી એવો પી એટલે પોઝિટિવ એનર્જી. મંદિરમાં નરેન્દ્ર મોદી પણ આવી શકે છે અને ગામડામાં એક ખેતરમાં ખેતી કરતો ખેડૂત પણ આવી શકે છે. સંત હોય કે મહંત, દેશી હોય કે વિદેશી, ગુજરાતી હોય કે મરાઠી, 5 વર્ષનો નાનો બાળક હોય કે 95 વર્ષની ઉંમરના એક વૃદ્ધ વ્યક્તિ હોય, સૌ કોઈ આ મંદિરમાં આવી શકે છે. તમામનો મંદિર એક સર્વગ્રાહી ભાવરૂપે સ્વીકાર કરે છે અને વિશ્વ બંધુત્વની પોઝિટિવ ભાવનાનું એ સર્જન કરે છે. ઇંગ્લિશમાં એવું કહેવાય કે નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. જરૂરિયાત એ શોધોની જનની છે. જ્યારે માણસને શિક્ષણની જરૂર પડી ત્યારે શાળાઓની શોધ થઈ, સ્વાસ્થ્યની ચિંતા થઈ ત્યારે દવાખાનાઓની શોધ થઈ, અને જ્યારે શાંતિની વિશ્વ બંધુત્વની ભાવનાની જ્યારે શોધ કરવાની જરૂર પડી ત્યારે મંદિરની શોધ થઈ. એટલે પી એટલે પોઝિટિવ એનર્જી. મંદિર એ વિશ્વ બંધુત્વની એક પોઝિટિવ શક્તિનું એ સર્જન કરે છે. પછી આવે એલ એટલે લોકેશન, જેનો ઉપયોગ આપણે મોબાઈલમાં કરીએ છીએ. લોકેશન દ્વારા આપણે એક સ્થળેથી બીજા સ્થળ સુધી પહોંચી શકીએ છીએ એવી જ રીતે મંદિર એવું છે જેના દ્વારા આપણે ભગવાનના દિવ્ય ધામ સુધી પહોંચી શકીએ છીએ. કારણ કે શાસ્ત્રોમાં આપણે શ્રવણ કરીએ કે ભગવાન તો સર્વવ્યાપક છે, સર્વમ ખલવિદમ બ્રહ્મ, ભગવાન સર્વવ્યાપક છે, અણુ અણુમાં વ્યાપક છે. પરંતુ એ જ ભગવાન એમની જ્યારે મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવે અને મંદિરમાં પ્રતિષ્ઠિત કરવામાં આવે ત્યારે અસંખ્ય ભક્તો મંદિરમાં આવી ભગવાનની આરાધના કરે છે અને ઉપાસના કરે છે અને ભગવાનના ધામ સુધી પહોંચે છે. આરાધના અને ઉપાસના આ લોકમાં કરે છે, પરંતુ ભગવાનના દિવ્ય ધામ સુધી પહોંચવા માટે મંદિર એક માધ્યમ બને છે. માટે એલ એટલે થાય લોકેશન. ગામડાની અંદર તો આધાર જ એ હોય. પીપલાણામાં જ્યારે ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા, આખા ગામથી કેટલાક ભક્તો સ્વામીના દર્શન કરવા માટે આવ્યા. તો પીપલાણા ગામના જે નાના નાના બાળકો હતા એ સ્વામીને દંડવત પ્રણામ કરવા લાગ્યા. ત્યારે સ્વામીએ કહ્યું, આખા ગામના ભક્તો એમને ઊભા હતા, ત્યારે સ્વામીએ કહ્યું કે આ જો પીપલાણા ગામમાં મંદિર છે તો આ નાના બાળકોને દંડવત કરતા આવડે છે ને, આખા ગામમાં એ વખતે મંદિર નહોતું. એટલે એલ એટલે થાય લોકેશન, અને છેલ્લે આવ્યું ઈ એટલે એજ્યુકેશન. મંદિર એ આપણને આધ્યાત્મિક, સામાજિક અને પારંપરિક શિક્ષણ પૂરું પાડે છે. લંડનની વિશ્વવિખ્યાત સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના સંશોધક વિદ્વાન એવા ડૉક્ટર જ્યોર્જ મિશેલ, જેણે હિન્દુ મંદિરો વિશે સંશોધન કરવા માટે હિમાલયથી લઈને દક્ષિણ ભારતના મંદિરોની યાત્રા કરી ઇન્ડોનેશિયા સુધી પોતે ઘૂમી વળ્યા અને આ તમામ મંદિરો એમાં મુલાકાત લીધા પછી અંતે તારણ એવું આપે છે કે ટેમ્પલ ઇઝ ધ મોસ્ટ કેરેક્ટરિસ્ટિક્સ આર્ટિસ્ટિક એક્સપ્રેશન ઓફ હિન્દુઇઝમ, કે મંદિર એક હિન્દુત્વની એક અત્યંત વિલક્ષણ અને કલાત્મક અભિવ્યક્તિ છે, પ્રોવાઇડિંગ અ ફોકસ ફોર ધ બોથ સોશિયલ એન્ડ સ્પિરિચ્યુઅલ લાઈફ ઓફ ધ કમ્યુનિટી ઇટ સર્વ્સ, કે જે માણસને આધ્યાત્મિક અને સામાજિક જીવનનું કેન્દ્ર બની રહે છે. અને છેલ્લે એમણે એવું કહ્યું કે નો વિલેજ ઇન હિન્દુ એશિયા ઇઝ કમ્પ્લીટ વિધાઉટ અ ટેમ્પલ, મંદિર વિના હિન્દુ એશિયાનું કોઈ પણ ગામ એ અપૂર્ણ છે. એટલે મંદિર આધ્યાત્મિક અને સામાજિક અને પારંપરિક શિક્ષણ આપે છે. આવું મંદિર એ જો કોઈ ધનાઢ્ય ગૃહસ્થ ભક્ત કરાવે તો ઋષિ પુરાણમાં એવું કહ્યું કે મંદિર નિર્માતા છે એ તમામ પાપમાંથી મુક્ત થાય અને વૈકુંઠમાં પહોંચે છે. સ્કંદ પુરાણમાં એવું કહ્યું કે મંદિર બાંધવાની જ્યારે કોઈ શરૂઆત કરે છે ત્યારે મંદિર બંધાવનાર હોય એમની સાત જન્મના પાપ એ શરૂઆત થાય ને ત્યારથી બળી જાય અને નરકમાં ગયેલા એમના જે પિતૃઓ હોય એ પિતૃઓનો ઉદ્ધાર થાય. મહારાજે પણ વિષ્ણુ ધર્મોત્તર પુરાણનું પ્રમાણ આપતા એવું કહ્યું છે કે મંદિરમાં જે કોઈ સાવરણી હાથમાં લઈને મંદિરને જો કોઈ સાફ કરે અને સાફ કરીને એની જે રજ ભેગી થાય, એ ભેગી થયેલી રજ એમાં જેટલા રજકણ હોય એટલા વર્ષો સુધી એને દેવલોકમાં એનો નિવાસ થાય છે. આવી રીતે મંદિર બંધાવવાનું, મંદિરનું બાંધકામ કરવાનો એ ખૂબ જ મહિમા શાસ્ત્રોની અંદર કહ્યો છે. ત્યારે મનને સ્થિર કરે, પરમાત્માની પ્રાપ્તિ કરાવનારું કેન્દ્ર, પરમ શાંતિ આપે, ઉર્ધ્વ જીવનની પ્રેરણા આપે અને આપણા સાચા જીવનની ઓળખાણ કરાવે એવું મંદિર, એનું નિર્માણ કરાવવાનો આટલો બધો મહિમા એ શાસ્ત્રોમાં કહેલો છે. અને એટલા માટે જ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્ર એના મંદિરનું નિર્માણ એ અયોધ્યામાં થાય છે. આજે અમિતાભ બચ્ચનનું મંદિર એ રાજસ્થાનમાં હોય, ધર્મેન્દ્રનું મંદિર પંજાબમાં હોય, રજનીકાંતનું મંદિર દક્ષિણમાં હોય, સોનિયાનું મંદિર 9 કરોડના ખર્ચે માણસો નાગપુરમાં બંધાવે, તો ભગવાનનું મંદિર કેમ ન બંધાવે? અવશ્ય બંધાવે. અને એ મંદિરનું નિર્માણ કરવા માટે આજે અનેક સંસ્થાઓ એ પોતાની આર્થિક લક્ષ્મી એમાં આપી રહી છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા પણ 25 લાખ રૂપિયાની સેવા પૂજ્ય ગુરુ મહારાજના શુભ સંકલ્પથી થઈ છે. કોઈ ભક્તો એ પ્રત્યક્ષ રીતે પોતાના નામનો ઉલ્લેખ ન થાય એના માટે માતૃ સંસ્થામાં પોતાની શુભ લક્ષ્મી પોતાની પુણ્ય કમાઈ આપે અને માતૃ સંસ્થા દ્વારા એ સેવા થાય એવી ભાવનાથી એ પોતાની પુણ્ય કમાઈ એ માતૃ સંસ્થામાં જમા કરાવે છે. અને આવી રીતે આવી કેટલી ઉચ્ચ ભાવનાઓ એ જ્યારે આ મંદિરમાં અર્પણ થતી હોય ત્યારે અવશ્ય એ મંદિરમાં આવનારા જે જીવો છે એમને શાંતિ થાય, પોતાના અધ્યાત્મ માર્ગમાં આગળ વધી શકે એવી જ્યારે અનેક પ્રેરણાઓ મળતી હોય ત્યારે ભગવાન નારાયણ નારદજીને કહે કે જે ધનાઢ્ય ગૃહસ્થ ભક્ત છે એમણે મંદિરનું આવી રીતે નિર્માણ કરાવવું. ત્યારબાદ ભગવાન નારાયણ નારદજીને કહે છે કે કોઈ પણ વ્યક્તિએ પોતાના જીવનમાં પુણ્ય કર્મ કરે અથવા પાપ કર્મ કરે અથવા તો કોઈની પાસે કરાવે અથવા તો કોઈ કરતું હોય એમાં પોતે સહાય કરે અથવા તો અનુમોદન આપે તો એ તમામને સમાન ફળની પ્રાપ્તિ થાય છે. એટલે કે જેવું કર્મ પોતે કરે, કોઈની પાસે કરાવે અથવા સહાય કરે અથવા તો અનુમોદન આપે, જો પુણ્ય કર્મ કરાવ્યું હોય તો એને એટલા જ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય, જો પાપ કર્મ કરાવ્યું હોય તો એટલા જ પાપ કર્મની એને પ્રાપ્તિ થાય. જેવું કરીએ એવું વાવે એવું. જ્યારે વાસુદેવ મહાત્મ્યની કથાનો પ્રારંભ એનો શુભ સંકલ્પ કલ્યાણજી બાપા કામલિયાની પુણ્ય સ્મૃતિમાં એમના દીકરાઓ પ્રવીણભાઈ એમના શુભ સંકલ્પે મનોજભાઈ મયંકભાઈ કૃણાલભાઈએ કર્યો, આપણે કેટલાય 2 મહિના જેવો સમય થવા આવ્યો. આ જે પણ કાંઈ શુભ સંકલ્પ કર્યો છે તો આ કથા શ્રવણથી જેટલું ફળ આપણને મળે છે એટલું જ ફળ, જોકે આપણે કથાનું શ્રવણ એ ફળની પ્રાપ્તિ કરતાં ભગવાનના રાજીપા માટે કરીએ છીએ, તો જેવો ભગવાનનો રાજીપો કથાનું શ્રવણ કરીએ અને આપણી ઉપર થાય એવો જ રાજીપો આ કથા કરાવવા માટે જે શુભ સંકલ્પ કરે છે, પોતાની પુણ્ય કમાઈ આ કથા નિમિત્તે અર્પણ કરે છે એને પણ થાય. ત્યારે જેવું કર્મ કરીએ એવું ફળ મળે છે. અક્ષરાનંદ સ્વામીની વાતોમાં એક સરસ પ્રસંગનો ઉલ્લેખ છે. એક વણિક પોતે ખૂબ પૈસાદાર એટલે સદાવ્રત આપવા લાગ્યા, પણ કેનું, ખોરી જારનું સદાવ્રત આપે. એમના 4 દીકરા હતા, ઉંમરલાયક થયા એટલે બધાને પરણાવ્યા. એમાં નાના દીકરાને એક ખૂબ જ મોટા શેઠ એમની સાથે એમની એક દીકરી એમની સાથે પરણાવવામાં આવ્યા. પુત્રવધુ ઘરે આવ્યા, હવે આ ખાનદાની હતા એટલે તરત જ ઘરની જે પણ કાંઈ રીત રિવાજ હોય એ બધું જોયું અને એક મનમાં ખટકું કે આ સદાવ્રત અપાય છે પણ ખોરી જારનું અપાય છે. એટલે બીજા ત્રીજા દિવસે એમના ઘરમાં જે નોકર કામ કરવાવાળા હતા એ નોકરને કીધું કે આજે તું ખોરી જારનો રોટલો કરજે અને શેઠ સાહેબ જમવા માટે આવે ને તો એ ખોરી જારનો રોટલો એ તારે પીરસવાનો. અને શેઠ પૂછે કે આ શું, ત્યારે તમારે એમ કહેવાનું કે નાની વહુને પૂછી જોજો. એટલે એ વખતે જમવાનો સમય થયો, શેઠ આવ્યા, થાળીમાં રોટલો પીરસો એટલે પૂછ્યું કે આ શું, એટલે તરત એમને તો કહી દીધું કે નાની વહુને પૂછી જુઓ. પૂછાવડાવ્યું ત્યારે નાની વહુએ એવું કહ્યું કે તમે આજે ખોરી જારનું સદાવ્રતા ગરીબ લોકોને આપો છો તો તમારે અત્યારથી તૈયારી કરવી પડશે અને એ તૈયારી તમે અત્યારથી કરી શકો એના માટે આજે તમને ખોરી જારનો રોટલો એ થાળીમાં પીરસાણો છે. ત્યારે વણિક શેઠ બોલા કે વહુ બેટા, જીભ બહુ મોટી લાગે છે, માપમાં રહો તો સારું. ત્યારે ફરીથી એમણે એવું કહ્યું કે મારે માપમાં જ રહેવું છે, પણ તમે દુઃખી ન થાવ, ભવિષ્યમાં તમારે ખોરી જાળના રોટલા ભાગમાં ન આવે એટલા માટે આજથી જ હું તમને ચેતવું છું, માટે ચેતી જાઓ. અને આમ જ્યાં કહ્યું ત્યારે મનમાં લાગી ગયું કે નહીં, આપણે જેવું આપીશું એવું ભરીશું, માટે આજથી જ આપણે આ સુધાર કરીએ અને પછીથી એ શેઠ ખોરી જાળનું સદાવ્રત આપતા હતા, પછી સારું સારામાં સારું અનાજ લઈ અને બધાને સદાવ્રત આપવા લાગ્યા. કર્ણની પણ એવી કથા છે, પોતે અનેક પ્રકારના દાન કર્યા હતા પણ સાધુ સંતોને કોઈને જમાડેલા નહીં, એટલે સ્વર્ગમાં ગયા તો ત્યાં એમને સોનું ચાંદી એ બધું આપવામાં આવે, જમવાનું કંઈ આપવામાં જ ન આવે. એટલે ફરીથી આ પૃથ્વી લોક ઉપર જન્મ ધર્યો, સગાળશા શેઠ થયા અને જે કોઈ પણ આપે એને અનાજ આપે અને એને તૃપ્ત કરે. પછી તો આપણે કથા જાણીએ છીએ કે ભગવાન આવ્યા, એમની પરીક્ષા કરી અને એ પરીક્ષામાં પોતે ઉત્તીર્ણ થયા. ત્યારે આ લોકમાં જેવું આપણે કરીએ, માત્ર એટલું જ નહીં, ભગવાન નારાયણે તો એવું કહ્યું કે આપણે કોઈ પાસે એવું કરાવીએ, કોઈ કરતું હોય એમાં સહાય કરીએ અથવા તો અનુમોદન આપીએ કે ભાઈ કરો કરો, છૂટ છે, અમે તમારી સાથે છીએ. તો જેટલું કર્મ, જેટલું ફળ એ કર્મ કરનારને થાય છે, એટલું જ ફળ અનુમોદન આપનારને, સંકલ્પ કરનારને અને સહાય કરનારને થાય છે. એટલે ભગવાન નારાયણ કહે છે કે હંમેશને માટે પુણ્ય કર્મ કરવું, ક્યારેય પણ અશુભ કર્મ એ કરવું નહીં. અને એમાં પણ જે પુરુષ, કોઈ ધનાઢ્ય ગૃહસ્થ ભક્તએ મંદિરનું બાંધકામ કરાવી આપેલું છે, એ બાંધકામ કરતી વખતે જે જીવિકા વૃત્તિ એમણે બંધાવી આપી છે, એમાં જો કોઈ નડતર રૂપ થાય, મંદિરનું કામ ચાલતું હોય ને એમાં કોઈ વિઘ્ન કરે, તો એ વિઘ્ન કરનારો એ વ્યક્તિ એ એક કલ્પ સુધી યમ યાતના નરકમાં ભોગવે છે. એટલે કે 8,64 કરોડ વર્ષ સુધી એ મંદિર થતું હોય ને એમાં જો કોઈ વિઘ્ન કરે તો એને એટલા વર્ષો સુધી નરકમાં યમ યાતના ભોગવવી પડે છે. માટે હંમેશને માટે પુણ્ય કર્મ કરવું જોઈએ. હવે ઈષ્ટફળની પ્રાપ્તિ, ભગવાન નારાયણે જે અત્યાર સુધી મહાપૂજાની વિધિ કહી, ત્યારબાદ થોડોક ટોપિક ચેન્જ થયો, મંદિર નિર્માણ કરવાનું કહ્યું, પુણ્ય એ કર્મોની વાત આવી, પણ જ્યારથી શરૂઆત થઈ ત્યારે મહાપૂજાની વાત આવી હતી. ભગવાન નારાયણ નારદજીને કહે છે કે જ્યાં સુધી કોઈ પણ પુરુષનું મન એ ગ્રામ્ય વિષયોમાં આસક્ત છે અને એ ખૂબ જ મોટા ઉપહારોથી સામગ્રીઓથી ભગવાનનું પૂજન કરે, પણ એનું ચિત્ત એ વિષયમાં આસક્ત છે, મન બીજે છે, વિષયમાં છે, એટલે એનું ફળ એને યથાર્થ મળતું નથી. ઘણીવાર કેટલાક ભક્તો ફરિયાદ કરતા હોય ને કે સ્વામી દુઃખ સત્સંગી છીએ મળતું નથી, કથાનું શ્રવણ કરીએ છીએ તો પણ મળતું નથી. કારણ શું? કારણ એટલું જ કે શ્રવણ કથાનું કરીએ છીએ, મનન વિષયોનું કરીએ છીએ, નિધિ ધ્યાસ ધનનો કરીએ છીએ અને સાક્ષાત્કાર દુઃખનો થાય છે. એટલે ભગવાન નારાયણ એવું કહે છે કે મન એ હંમેશને માટે જ્યારે કોઈ પૂજા કરતા હોઈએ, જે પણ આપણે કરીએ છીએ શુભ કર્મ, એમાં રાખીએ તો જ અવશ્ય ફળની પ્રાપ્તિ થાય, અને જો એમ ન કરીએ તો એના ફળની પ્રાપ્તિ થતી નથી. એટલે હવે શું કરવું? મનને વશ કરવું, પણ શેના માટે? ફળની પ્રાપ્તિ કરવા માટે. આમાં તો ફળની પ્રાપ્તિ કરવા માટે કહ્યું, પણ આપણે ફળની પ્રાપ્તિ કરવા માટે મનને વશ નથી કરવાનું. મુક્તાનંદ સ્વામી કીર્તનોમાં એવું કહે, અકથ અલૌકિક રાજને રીજવે જે નર મન તણી તાણ મૂકે. મનની ઈચ્છાઓ, મનના જે પણ કાંઈ સંકલ્પ વિકલ્પ થાય છે, એ ઈચ્છાઓનો જો આપણે ત્યાગ કરીએ તો ભગવાન આપણા ઉપર રાજી થાય છે, અને ભગવાન રાજી થાય તો એમાં ફળની પ્રાપ્તિ તો કદાચ ન થાય, પણ ભગવાનનો રાજીપો હોય તો પણ એ શ્રેષ્ઠ છે. એટલે ભગવાનને રાજી કરવા માટે મનને વશ કરવું. આવું જ્યારે ભગવાન નારાયણે નારદજીને કહ્યું, નારદજી બહુ રાજી થઈ ગયા. પણ પછી એમના મનમાં એક પ્રશ્ન થયો કે પ્રભુ, મનને વશ કરવું એ તો મોટા મોટા યોગીઓ એમને પણ દુષ્કર છે, અને આ મનને વશ કરવું આટલું બધું કઠણ છે એ તો બધાને અનુભવજન્ય છે. છે કે નહીં? મનને વશ કરવું કઠણ, બહુ કઠણ છે. કોઈ પણ વિષયમાં આસક્ત પોતાનું મન ન થતું હોય એવા યોગીઓ, એ મન વશ થયા પછી પણ જો સારો સંગ ન રાખે તો એ વશ થયેલું મન પણ પાછું પડી જાય છે, એ ફરીથી મનને વશ કરવું એ કઠણ બની જાય છે. તો આ મનને વશ કરવા માટે શું કરવું? ત્યારે ભગવાન નારાયણ એ એમ કહે છે કે તમે જેમ કહો છો એ વાત સાચી છે. મનનો નિગ્રહ એ ખૂબ કઠણ છે, કારણ કે નીલ વાંદરા જેવું છે, છે આપણું પણ આપણને વફાદાર નથી. અને વિશ્વાસ એનો જ કરાય કે જે વફાદાર હોય. આજે કૂતરા બધાય ઘરમાં પાળે છે એટલા માટે કે કૂતરો એ વફાદાર પ્રાણી છે. જો એ વફાદાર ન હોત તો કોઈ ઘરે ન રાખત. એટલે મન આપણું છે પણ એ વફાદાર નથી, એટલે એનો વિશ્વાસ કરવા જેવો નથી. અને જો વિશ્વાસ કરીએ તો એ ભગવાન નારાયણ કહે છે કે એવા અવિવેકી પુરુષો એ જો મનનો વિશ્વાસ કરે તો એ પોતાના માર્ગથી ભ્રષ્ટ થઈ જાય છે. અત્યાર સુધીનો ઇતિહાસ એનો તપાસ કરતા એવું તારણ નીકળે છે કે કેટ કેટલી ઉચ્ચ સ્થિતિ સુધી પોતે અધ્યાત્મ માર્ગમાં પહોંચેલા હોય પણ એક ક્ષણ જો મનનો વિશ્વાસ કર્યો તો પોતાની સ્થિતિમાંથી એ પડી ગયા છે. સોભરી ઋષિ કેટલા વર્ષો સુધી? 60,000 વર્ષો સુધી. પણ એક ક્ષણ જો મનનો વિશ્વાસ કર્યો તો પોતાની સ્થિતિમાંથી એ પડ્યા અને પરણવાનું મન થયું. એટલે માટે મનનો વિશ્વાસ ન કરવો. આચાર્ય વિહારી લાલજી મહારાજે એક સરસ કડીનું નિરૂપણ કર્યું છે. ચોરાશીમાં આ મન તો ભમાવે, મુક્તિ પમાડે શુભ પંથ ધાવે. જેણે અહો આ મન જીતી લીધું, તો વિશ્વને વશ્ય અવશ્ય કીધું. કે 84માં સંકલ્પ વિકલ્પ દ્વારા સ્ત્રી આદિ અનેક પદાર્થોની કામના કરાવી જીવને જ 84માં ભમાવનાર આ મન છે. 84માં આ મન તો ભમાવે, મુક્તિ પમાડે શુભ પંથ ધાવે. એ જ મન કે જે સ્ત્રીયાદિક અનેક પદાર્થોના વિષયોમાં આસક્ત થાય છે, એ જ મનને જો ભગવાનમાં લગાડવામાં આવે, ભગવાનનું ચિંતન કરવામાં આવે, ભગવાનના જે સંકલ્પ કરે, તો એ જ મન એ મુક્તિ કરનારું થાય છે. જેણે અહો આ મન જીતી લીધું, તો વિશ્વને વશ્ય અવશ્ય કીધું. ભગવાનના ભક્ત માટે વિશ્વ એ પંચ વિષય છે. એ જો મનને વશ કરે તો એ પંચ વિષય એ આપોઆપ જીતાઈ જાય છે. માટે મનને વશ કરવું. જનક મહારાજા વિદેહી કહેવાય એમના ગુરુ અષ્ટાવક્ર ઋષિ. એમના અનંત ઉપકારો એ મહારાજા ઉપર હતા. એક દિવસ હાથ જોડી જનક મહારાજાએ એમને પ્રાર્થના કરી કે ગુરુદેવ, આપના અનંત ઉપકારો મારી ઉપર છે, કારણ કે મા બાપે તો મને જીવન આપ્યું છે, પરંતુ એ જીવન મળ્યા પછી એ જીવનને કઈ રીતે સાર્થક કરવું, કઈ રીતે જીવવું, એનું જ્ઞાન તો આપે મને આપ્યું છે. માટે મારી એવી ઈચ્છા છે કે હું જે પણ કાંઈ મિથિલા નગરીમાં રાજ્ય કરું છું, એ મિથિલા નગરી એમાં આપ રાજ્ય કરો. ત્યારે અષ્ટાવક્ર ઋષિએ એવું કહ્યું કે મહારાજા, અત્યારે તમને મને રાજ્ય અર્પણ કરવાનો જે સંકલ્પ જેના દ્વારા થાય છે એવું મન, એ મન મને આપો. રાજ્ય આપવાની જરૂર નથી, મન મને આપો. પણ મન વશ કરવું ખૂબ કઠણ છે. એ વખતે થયું એવું કે થોડીક વાર એમણે તો કહી દીધું કે મેં અત્યારે અમારું મન એ તમને આપ્યું છે, પણ થોડીક વાર થઈ, ઊભું થવાની ઈચ્છા થઈ એટલે ઊભા થયા, ત્યારે તરત એમના ગુરુ અષ્ટાવક્ર ઋષિ એમણે ટકોર કરી કે તમે મને મન આપ્યું છે અને મારી ઈચ્છા વિના તમે ઊભા કેમ થયા? એટલે મનને વશ કરવું એ ખૂબ મોટા મોટા યોગીઓ માટે પણ દુષ્કર છે. એ મન વશ ક્યારે થાય? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું કે અભ્યાસેન તું કોંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. એક તો અભ્યાસથી અને બીજા વૈરાગ્યથી આપણું મન એ વશ થાય છે. પરંતુ એ પહેલાં એક સ્ટેપ છે, એ એક સ્ટેપ જો આપણે ન આપણા જીવનમાં સ્વીકારીએ તો અભ્યાસ અને વૈરાગ્ય એનો અભ્યાસ આપણે ન કરી શકીએ. અને એક સ્ટેપ છે ઈચ્છા. પહેલાં ઈચ્છા તો થવી જોઈએ ને કે મારે મનને વશ કરવું છે. અત્યારે તો કારણ કે મોટાભાગના લોકો હોટેલમાં જમવાનું મળતું હોય તો ઘરનું ખાવા તૈયાર નથી. એન્જિનિયર બનવાના બહુ સંકલ્પ થાય, ડૉક્ટર થવાના થવા જ જોઈએ, વાંધો નથી, પણ મનને વશ કરવાના સંકલ્પો એ ખૂબ ઓછા થાય છે. એટલે પહેલાં મનને વશ કરવાનો દ્રઢ નિશ્ચય થાય, એક વિલ થાય, બર્નિંગ ડિઝાયર થાય, તો પછી એનો અભ્યાસ અને વૈરાગ્ય થાય. કારણ કે કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર જ્યારે લક્ષ્ય નિર્ધાર થાય છે ત્યારે બે વસ્તુ બદલાય છે, એક વૃત્તિ અને પ્રવૃત્તિ. આપણે એવું નક્કી કરીએ કે અહીંથી અમદાવાદ જવું છે એટલે તરત મનની વૃત્તિ બદલાઈ જશે કે આપણે આટલું કામ બાકી છે તો પૂરું કરી દઈએ, આટલા આપવાના બાકી છે, આટલા લેવાના બાકી છે, લઈ ફટાફટ કામ પતાવી દઈએ, આટલા દિવસ ઘરે નથી તો તારું માળી દેશું, ત્યાં જમવાનું શું વ્યવસ્થા છે તો કે સંબંધિતો નથી એટલે ઢેબરા બનાવીને સાથે લઈ જઈએ. વૃત્તિ બદલાઈ જાય, પ્રવૃત્તિ બદલાઈ જાય, તરત જ જે પણ કાંઈ સામાન હોય એ પેક થઈ જાય, શેમાં જાશું, કઈ રીતે જાશું, તરત પ્રવૃત્તિ બદલાઈ જાય. કારણ કે લક્ષ્ય નક્કી થયું કે અમદાવાદ પહોંચવું છે તો રાજકોટ તો છોડવું જ પડે. એવી જ રીતે ભગવાન સુધી પહોંચવું છે એવું જ્યારે લક્ષ્ય એક મુમુક્ષુ પોતાના જીવનમાં નક્કી કરે છે ત્યારે મનના જે પણ કાંઈ સંકલ્પો હોય છે, મનની વૃત્તિ હોય, એ બદલાઈ જાય છે. અને મનની વૃત્તિ બદલાય, ભગવાન સુધી પહોંચવું છે એટલે સહેજે વિષયોથી વિરક્ત થવું પડે, વિષયોથી દૂર થતા જાય અને ભગવાન તરફ આગળ વધતા જાય, એટલે વૃત્તિ અને પ્રવૃત્તિ એ બદલાઈ જાય છે. ધોરણ 12માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી એવું નક્કી કરે કે મારે 99.99% મારા પરીક્ષામાં લાવવા છે, તો તરત વૃત્તિ બદલાઈ જાય ને પ્રવૃત્તિ બદલાઈ જાય. પછી એ બાળકો ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચ રમાતી હોય અથવા તો ટીવીમાં આવતી હોય તો એ જોવા નહીં જાય, એ વ્યર્થ વાતોમાં પોતાનો સમય બગાડશે નહીં, કારણ કે નક્કી થઈ ગયું. પ્રોફેસર MM શાહ કરીને એક ગણિતમાં ખૂબ પારંગત શિક્ષક હતા, એટલા બધા એ પોતે ગણિતની અંદર માસ્ટર થયેલા હતા કે કોઈ પણ ગણિતનો કોયડો અથવા દાખલો એને આપવામાં આવે તો એ તરત સોલ્વ કરીને આપી દે, એટલા બધા એ માહેર હતા. અને એ ખૂબ કઠણ હોય છે એઝ ઇટ ઇઝ અને સ્પોન્ટેનિયસ આન્સર આપવો, પણ એ તરત આન્સર આપી દેતા, જવાબ આપી દે. એટલે એક વખત પત્રકારે આવી અને પ્રશ્ન પૂછ્યો કે આટલા બધા તમે ગણિતમાં પારંગત થયા એનું કારણ શું? ત્યારે કારણ જણાવતા એમણે એવું કહ્યું કે સાંભળજો, કારણ એવું છે કે સતત 16 વર્ષ સુધી લાગત 16 કલાક સુધી, 16 વર્ષ સુધી 16 કલાક સુધી, એક એક દિવસમાં 16 કલાક સુધી સતત ગણિતના વિચાર, ગણિત સિવાય બીજો વિચાર નહીં. અને આટલો અભ્યાસ મેં કર્યો અને એટલા માટે આજે હું પારંગત થયો છું. કોઈ પણ વ્યક્તિએ સંગીતમાં વિશારદ થાય કારણ પૂછવામાં આવે તો એ દિવસોના કલાકોના કલાકો સુધી એ રિયાઝ કરે પછી એ સ્થિતિ સુધી પહોંચી શકાય. ત્યારે કોઈ પણ વસ્તુ સુધી આપણે પહોંચવું છે તો પહેલાં લક્ષ્ય નિર્ધાર કરવો પડે. અહીંયા મનને વશ કરવું એવું જ્યારે ભગવાન નારાયણે નારદજીને કહ્યું, આપણે પણ જીવનમાં લક્ષ્ય નક્કી કરીએ કે મહારાજને રાજી કરવા માટે મનને વશ કરવું છે તો પહેલાં આપણે ઈચ્છા કરવી પડે. ઇફ વી હેવ સ્કિલ, ઇફ વી હેવ વિલ, સ્કિલ વિલ કમ, બટ ઇફ વી હેવ સ્કિલ, વિલ વિલ નોટ કમ. જો આપણે અંતરમાં ઈચ્છા રાખીશું કે મારે મનને વશ કરવું છે, કઈ રીતે કરવું, એવી જે સ્કિલ એ તો આપોઆપ ધીરે ધીરે જો એવું નક્કી કરેલું હશે તો આપોઆપ ડેવલપ થઈ જશે. પણ જો ઈચ્છા જ નહીં હોય તો, કદાચ આપણે જાણતા હોય, હજારો યુક્તિઓ આપણી પાસે હોય પણ ઈચ્છા જ ન હોય તો એ કાંઈ કામની નહીં. એટલે મનને વશ કરવા માટે પહેલું કે આપણે એવી ઈચ્છા રાખીએ કે મારે ભગવાનને રાજી કરવા માટે મારા મનને વશ કરવું છે અને પછી એ પ્રમાણે અભ્યાસ કરીએ જીવનમાં વૈરાગ્ય કેળવીએ તો અવશ્ય આપણું મન એ આપણને વશ વર્તે અને આપણી ઉપર મહારાજ મોટા સંતો રાજી થાય. ત્યારે આજની કથાને અહીં જ વિરામ આપીએ. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ, અમે પણ અમારા મનને વશ કરી તમને રાજી કરી શકીએ એવી કૃપા તમે અમારા ઉપર કરજો. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. પતિમ શ્રીધર સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સજાનંદ સ્વામી મહારાજની જય. આજના દર્શન કરવા માટે કોઈ હરિભક્તો આવો. રસિકભાઈ, ઈષ્ટદેવ પરાત્પર પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ પૂજ્ય ગુરુ મહારાજ સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો જય સ્વામિનારાયણ. આજે ઘનશ્યામ મહારાજે ક્રીમ કલરના સિલ્વર કલરથી વર્ક કરેલા અને ખેસ પટ્ટામાં પર્પલ અને ગુલાબી કલરના પટ્ટાવાળા વાઘા ધારણ કર્યા છે. મહારાજે પાઘ ધારણ કરી છે. પાઘમાં પણ ચોગલામાં અને છેડે પર્પલ કલરના અને પિંક કલરના એવા પટ્ટા છે. મહારાજે બંને કુંડમાં કાનમાં મોટા પેન્ડલવાળા કુંડળ ધારણ કડી ધારણ કરી છે. કાનના ઉપરના ભાગમાં આછા ગુલાબી કલરના હીરા જડિત નંગ ધારણ કર્યા છે. મહારાજે આજે કંઠમાં મોટી આંસળી પહેરી છે. આંસળીની નીચે એક ગોળ ચગદાવાળો એક નાનો હાર છે. પછી એક મોટો હાર છે, પોળા પટ્ટાનો જ, એકદમ ઝીણા ડાયમંડ છે અંદર. બંને હાથમાં મોતીના પારા, મોટા પારાવાળા પોંચિયા ધારણ કર્યા છે. ડાબા હાથની અંદર ચારે આંગળીઓમાં વીંટી અને અંગૂઠામાં વીંટી ધારણ કરી છે. જમણા હાથમાં મહારાજે આછો ક્રીમ કલરનો એક રૂમાલ ધારણ કર્યો છે અને છે એનો લેસવાળો રૂમાલ છે. ગજરો ધારણ કર્યો છે. ગજરામાં નીચે પાંદડા છે અને ઉપર લાલ ગુલાબ છે. એની ઉપર બે સફેદ ગુલાબ છે. મહારાજે પગમાં ઝાંઝર ધારણ કર્યા છે અને બંને અંગૂઠામાં આછા ગુલાબી કલરની વીંટીઓ ધારણ કરી છે. સહજાનંદ સ્વામી મહારાજ. મારા વાલા જે સો વાલ પદી સે રે તેનો સંગ સિદત જીએ તે વિના તે કેને ભજીએ રે તેનો સંગ સિદત જીએ સન્મુખ જાતા.